ब्रह्म पुराण अध्याय 101 योग ने सांख्य नु वर्णन। मुनियों कहियो, महर्षि हवे हमने योग नो उपदेश आपो, जे दुखों ने दूर करना औषधि छे तथा जे अविनाशी योग ने जानी ने अमे भगवान पुरुषोत्तम नो संयोग प्राप्त करी सकी। व्यास जी बोलिया, विप्रवरो हूँ संसार बंधन नो नाश करनारा योग नो वर्णन करू छू, सांभळो। એનો અભ્યાસ કરીને યોગી પુરુષ પરમ દુર્લભ મોક્ષ પ્રાપ્ત કરી લે છે। પ્રથમ ગુરુની ભક્તિપૂર્વક આરાધના કરીને બુદ્ધિમાન પુરુષે યોગશાસ્ત્ર, ઇતિહાસ, પુરાણ અને વેદોનું શ્રવણ કરવું, ત્યાર પછી આહાર, યોગના દોષ, દેશ અને કાળનું જ્ઞાન પ્રાપ્ત કરીને નિર્દ્વંદ અને પરિગ્રહ શૂન્ય થઈને યોગાભ્યાસ કરવો। ચણાનો લોટ, જવનું ઓસામણ, મઠો, મૂળ ફળ, દૂધ, જવનો શીરો, ભરંડું અને તલનો ખોળ, આ બધી વસ્તુઓનું ભોજન યોગની સિદ્ધ કરનારું છે। જે સમયે મન વ્યાકુળ ન હોય, કાનોમાં કોઈ પ્રકારનો અવાજ સંભળાવ તો ન હોય, ભૂખ તરસનું કષ્ટ ન હોય, હર્ષ શોક વગેરે દ્વંદ, ઠંડી ગરમી તથા વાયુની બાધા પહોંચતી ન હોય, એવા સમયમાં યોગ સાધન કરવું જોઈએ। જ્યાં કોઈ અવાજ આવતો હોય તથા જે જળની નજીક હોય એવા સ્થાનમાં, જૂની પુરાણી ગૌશાળામાં, ચાર રસ્તા પર જીવજંતુનો ભય હોય એવા સ્થાનમાં, સ્મશાન ભૂમિમાં, નદીના તટ પર, અગ્નિ પાસે, દેવ વૃક્ષની નીચે, રાફડા પર, ભયજનક સ્થાનમાં, કુવાની પાસે અથવા સૂકા પાંદડા પર કદી યોગાભ્યાસ કરવો ન જોઈએ। જે મૂર્ખતાવશ આ સ્થાનોની પરવા નહીં કરીને ત્યાં જ યોગ સાધન કરે છે, એની સામે વિઘ્નકારક દોષ આવે છે, તે દોષોનું વર્ણન કરું છું, સાંભળો। બહેરાપણું, જડતા, સ્મરણ શક્તિનો અભાવ, મૂંગાપણું, અંધાપો, તાવ તથા અજ્ઞાનજન્ય દોષ, આવા દોષો તેને પ્રાપ્ત થાય છે। તેથી યોગવેતા પુરુષે સદા બધી રીતે શરીરની રક્ષા કરવી જોઈએ, કેમ કે શરીર જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોનું સાધન છે। એકાંત આશ્રમમાં, ગુઢ સ્થાનમાં, અવાજ અને ભય વિનાની પર્વતની ગુફામાં, સુના ઘરમાં અથવા પવિત્ર રમણીય તથા એકાંત દેવ મંદિરમાં બેસીને રાત્રિના પ્રથમ અને અંતિમ પહોરમાં અથવા દિવસના પૂર્વાહણ અને મધ્યાહન કાળમાં એકાગ્ર ચિત્તે યોગ સાધન કરવું। ભોજન ઓછું અને નિયમને અનુકૂળ હોવું જોઈએ, ઇન્દ્રિયો પર સંપૂર્ણ નિયંત્રણ રાખવું, સુંદર આસન પર પૂર્વાભિમુખ બેસીને યોગાભ્યાસ કરવો ઉચિત છે। આસન સુખદ અને સ્થિર હોવું જોઈએ, વધારે ઊંચું કે વધારે નીચું નહીં। યોગના સાધકે નિષ્પૃહ, સત્યવાદી અને પવિત્ર થવું જોઈએ, તેને નિદ્રા અને ક્રોધને પોતાના વશમાં કરવા, સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેવું, બધા પ્રકારના દ્વંદોને સહન કરવા, શરીર, ચરણ અને મસ્તકને સમાન સ્થિતિમાં રાખવા, બંને હાથ નાભી પર મૂકી શાંત થઈને પદ્માસનમાં બેસવું, દ્રષ્ટિને નાકના અગ્રભાગ પર સ્થિર કરીને પ્રાણાયામ પૂર્વક મૌન રહેવું, મન દ્વારા ઇન્દ્રિયોને વિષયોથી હટાવીને હૃદયમાં સ્થાપિત કરવી, દીર્ઘ સ્વરથી પ્રણવનું ઉચ્ચારણ કરીને મુખને બંધ રાખવું અને સ્વયં પણ સ્થિર રહેવું। યોગી પુરુષે નેત્રો બંધ કરીને બેસવું, તેણે તમોગુણની વૃત્તિને રજોગુણથી અને રજોગુણની વૃત્તિને સત્વગુણ વડે નિર્મળ અને શાંત કરીને હૃદય કમળની કર્ણિકામાં લીન સર્વવ્યાપી નિરંજન મોક્ષદાયક ભગવાન પુરુષોત્તમનું નિરંતર ચિંતન કરવું। યોગવેતા પુરુષે પહેલા અંતકરણ સહિત ઇન્દ્રિયો અને પંચ મહાભૂતોને ક્ષેત્રજ્ઞમાં સ્થાપિત કરવા, અને પછી ક્ષેત્રજ્ઞને પરમાત્મા સાથે જોડવું, ત્યાર પછી યોગાભ્યાસ કરવો, જે સાધકનું મન સમસ્ત વિષયોને પરિત્યાગ, વિષયોનો પરિત્યાગ કરીને પરમાત્મામાં લીન થઈ જાય છે, તેની સામે યોગ સિદ્ધિ પ્રકાશિત થાય છે। જ્યારે યોગ યુક્ત પુરુષનું ચિત્ત સમાધિ કાળમાં બધા વિષયોમાંથી નિવૃત્ત થઈને પરબ્રહ્મમાં એકાત્મ ભાવને પામે છે, તે સમયે પરમ પદને પ્રાપ્ત થાય છે। જ્યારે યોગીનું ચિત્ત પરમાનંદને પ્રાપ્ત કરીને કોઈ પણ કર્મમાં આસક્ત થતું નથી, તે સમયે નિર્વાણ પદને પ્રાપ્ત થાય છે। યોગી પોતાના યોગ બળથી શુદ્ધ સૂક્ષ્મ ગુણાતીત તથા સત્વગુણ સંપન્ન પુરુષોત્તમને પ્રાપ્ત કરીને નિસંદેહે મુક્ત થઈ જાય છે. સગળા ભોગો પ્રત્યે નિષ્પૃહ, સર્વત્ર પ્રેમપૂર્ણ દ્રષ્ટિ રાખનાર તથા બધા અનાત્મ પદાર્થોમાં અનિત્ય બુદ્ધિ રાખનારો યોગી જ મુક્ત થઈ શકે છે. જે યોગ વેતા પુરુષ વૈરાગ્યના કારણે ઇન્દ્રિયોના વિષયોનું સેવન કરતો નથી અને નિરંતર યોગાભ્યાસમાં રત રહે છે, તેની મુક્તિમાં સહેજ પણ સંદેહ નથી. માત્ર પદ્માસન વાળવાથી કે નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખવાથી યોગ સિદ્ધિ થતી નથી. વાસ્તવમાં મન અને ઇન્દ્રિયોના સંયોગને તેમની એકાગ્રતાને જ યોગ કહે છે. મુનિવર, આ પ્રમાણે મેં સંસાર બંધનમાંથી મુક્તિનું સાધન એવા મોક્ષપ્રદ યોગનું વર્ણન કર્યું. મુનિ બોલ્યા, દ્વિજ શ્રેષ્ઠ, આપના મુખરૂપી સમુદ્રમાંથી નીકળેલા વચનામૃતના પાન કરવાથી અમને તૃપ્તિ થતી નથી, તેથી ફરી મોક્ષદાયક યોગ અને સાંખ્યનું વિસ્તારથી વર્ણન કરો. તપસ્યા, બ્રહ્મચર્ય, સર્વસ્ય, ત્યાગ અને બુદ્ધિ, જે કોઈ પણ ઉપાયથી મન અને ઇન્દ્રિયોની એકાગ્રતા પ્રાપ્ત થઈ શકે તે કહેવાની કૃપા કરો. વ્યાસજીએ કહ્યું, વિદ્યા, તપ, ઇન્દ્રિય નિગ્રહ અને સર્વસ્વ ત્યાગ વિના કોઈને પણ સિદ્ધિ મળતી નથી. સગળા મહાભૂતો વિધાતાની પ્રથમ સૃષ્ટિ છે. તેઓ પ્રાણીઓના શરીરમાં વ્યાપ્ત છે. પૃથ્વીથી દેહનું નિર્માણ થયું છે. પરસેવ અને ચિકાસ વગેરે જળના અંશ છે. અગ્નિથી નેત્ર અને વાયુથી પ્રાણ અને અપાન થયા છે. નાક, કાન વગેરે છિદ્રો આકાશ તત્વના સ્વરૂપ છે. ચરણોમાં વિષ્ણુ, હાથોમાં ઇન્દ્ર અને ઉદરમાં અગ્નિ દેવતા ભોક્તા રૂપે સ્થિત રહે છે. કાનોમાં શ્રોત્ર, ઇન્દ્રિય અને દિશાઓ છે. જીવામાં વાક, ઇન્દ્રિય અને સરસ્વતી દેવતાનો નિવાસ છે. કાન, ત્વચા, નેત્ર, જીવા અને નાસિકા આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. તેમને વિશ્વના અનુભવનું દ્વાર કહેવામાં આવે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ઇન્દ્રિયોના વિષય છે. આ મહાન આત્માના દર્શન નેત્રો અથવા સમસ્ત ઇન્દ્રિયોથી પણ થઈ શકતા નથી. એ તો વિશુદ્ધ મનરૂપી દીપકથી જ બુદ્ધિમાં પ્રકાશિત થાય છે. પરમાત્મા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ વિનાના અવિકારી તથા શરીર અને ઇન્દ્રિયોથી રહિત છે. છતાં એમનું અનુસંધાન શરીરમાં જ કરવું જોઈએ. જે આ વિનાશશીલ શરીરમાં અવ્યક્ત ભાવથી સ્થિત પરમ પૂજ્ય પરમેશ્વરનો જ્ઞાન દ્રષ્ટિથી નિરંતર સાક્ષાત્કાર કરે છે તે મૃત્યુ પછી બ્રહ્મ ભાવને પ્રાપ્ત થાય છે. જ્ઞાનીજનો વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણમાં તથા ગાય, હાથી અને કૂતરા તથા ચાંડાળમાં સંભાવે જોનારા હોય છે. વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુની ચ એવ સ્વપાકે ચ પંડિતા સમદર્શિન. 235માં અધ્યાય 20મો શ્લોક. જેનાથી આ સમગ્ર જગત વ્યાપ્ત છે તે પરમાત્મા સમસ્ત ચરાચર પ્રાણીઓની ભીતર નિવાસ કરે છે. જ્યારે જીવાત્મા સમસ્ત પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સમસ્ત પ્રાણીઓને સ્થિત જુએ છે તે સમયે બ્રહ્મભાવને પ્રાપ્ત થઈ જાય છે. પોતાના શરીરની અંદર જેવો આત્મા છે તેવો જ બીજાના શરીરમાં પણ છે. જે પુરુષોને નિરંતર આવું જ્ઞાન છે તે અમૃતત્વ મોક્ષને પ્રાપ્ત થાય છે. સર્વભૂતેષુ ચ આત્મનમ સર્વભૂતાની ચ આત્માની યદા પશ્યતિ ભૂતાત્મા બ્રહ્મ સમપદ્યતે તદા. યાવાન આત્માની વેદાત્મા તાવાન આત્મા પરાત્મની ય એવમ સતતમ વેદ સો અમૃત ત્વાય કલ્પતે. 235માં અધ્યાયના 22-23 શ્લોક સંખ્યા. જે સમસ્ત પ્રાણીઓનો આત્મા થઈને સર્વના હિતમાં પરોવાયેલો છે, જેનો પોતાનો કોઈ માર્ગ નથી તથા જે બ્રહ્મપદને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, તેના માર્ગને શોધવામાં દેવતાઓ પણ મોહિત થઈ જાય છે. જેમ આકાશમાં પક્ષીઓના વિચરવાના અને જળમાં માછલીઓના તરવાના કોઈ ચિહ્ન દેખાતા નથી, તે જ પ્રમાણે જ્ઞાનીઓની બુદ્ધિ પણ કોઈને સમજાતી નથી. કાળ સગળા પ્રાણીઓને પકવે એટલે નષ્ટ કરે છે, પરંતુ ત્યાં કાળ પણ પકવાઈ જાય છે. જે કાળનો પણ કાળ છે તે આત્માને કોઈ જાણતું નથી. પરબ્રહ્મ પરમાત્મા ન ઉપર છે, ન નીચે છે, ને આજુબાજુમાં છે, ન મધ્યમાં છે, કોઈ અંશમાં તેને કોઈ ગ્રહણ કરી શકે છે. સકળ લોક એની ભીતર જ સ્થિત છે, તેની બહાર કશું જ નથી. જો કોઈ ધનુષ્યમાંથી છૂટેલા બાણ અથવા મનોવેગથી નિરંતર આગળ તરફ દોડતો રહે તો પણ કદી એ પરમાત્માનો અંત પામી શકે નહીં. એનાથી વધારે સૂક્ષ્મ તથા તેનાથી વધીને સ્થૂળ બીજી કોઈ વસ્તુ છે જ નહીં. તેના બધી બાજુ હાથ પગ છે, બધી બાજુ નેત્ર છે તથા બધી બાજુ મસ્તક, મુખ અને કાન છે. તે સંસારમાં બધાને વ્યાપ્ત કરીને સ્થિત છે. સૂક્ષ્મથી સૂક્ષ્મ અને મહાનથી મહાન પણ તે જ છે. જોકે તે બધા પ્રાણીઓમાં સ્થિત હોય છે, છતાં તે કોઈને દેખાતો નથી. સર્વતઃ પાણી પાદમ તત સર્વતો અક્ષીરો શિરો મુખમ સર્વતઃ શ્રુતિ મલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ તદ એવા હણોર હણુતરમ તન્મહદ ભયો મહત્તરમ તદંત સર્વભૂતાનામ ધ્રુવમ તિષ્ઠન્ન દ્રશ્યતે. 235માં અધ્યાયના 30-31 શ્લોક સંખ્યા. ક્ષર અને અક્ષર આ પુરુષના બે ભેદ છે. સગળા પ્રાણી ક્ષર એટલે વિનાશી છે અને દિવ્ય અમૃત સ્વરૂપ ચેતન આત્મા અક્ષર અવિનાશી છે. નવ દ્વારવાળા પુર એટલે શરીરનું નિર્માણ કરીને જીતેન્દ્રિય તથા નિયમ પરાયણ હંસ એટલે આત્મા તેમાં રહે છે. સમસ્ત ચરાચર ભૂતોનો આત્મા આવો જ છે. અજન્મ આત્મા જાત જાતના વિકલ્પો તથા જાત જાતના વિકલ્પોનો ત્યાગ અને શરીરનો સંચય કરે છે. તેથી પારદર્શી વિદ્વાનોએ એને હંસ કહ્યો છે. હંસ નામથી જે અવિનાશી જીવાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે તે ફૂટસ્થ અક્ષર જ છે. એ પ્રમાણે જે વિદ્વાન તે અક્ષર આત્માને જાણી લે છે તે જન્મ મૃત્યુના બંધનમાંથી છૂટી જાય છે. બ્રાહ્મણો, આ પ્રમાણે તમારા પૂછવાથી મેં જ્ઞાનયુક્ત સાંખ્યનું વર્ણન કર્યું. હવે યોગની વાતો કરીશ. સાંભળો, ઇન્દ્રિય મન અને બુદ્ધિની વૃત્તિઓને બધી બાજુથી રોકીને વ્યાપક આત્માની સાથે તેમની એકતા સ્થાપિત કરવી એ જ યોગશાસ્ત્રના મત મુજબ ઉત્તમ જ્ઞાન છે. યોગી પુરુષે સમદમથી યુક્ત થવું જોઈએ. તેણે અધ્યાત્મ શાસ્ત્રનું અનુશીલન કરવું, આત્મામાં જ અનુરાગ રાખો, શાસ્ત્રોના તત્વને જાણવું અને નિષ્કામ ભાવે પવિત્ર કર્મોનું અનુષ્ઠાન કરવું. આ પ્રમાણે સાધન સંપન્ન થઈને યોગમાં કહેલા ઉત્તમ જ્ઞાનને પ્રાપ્ત કરવું. કામ, ક્રોધ, લોભ, ભય અને સ્વપ્ન આ 5 યોગના દોષ છે. એમને વિદ્વાન પુરુષો જાણે છે. આ બધા દોષોનો ઉચ્છેદ કરીને પોતાને યોગનો અધિકારી બનાવવો. ધીર પુરુષ મનને વશમાં રાખવાથી ક્રોધ પર અને સંકલ્પનો ત્યાગ કરવાથી કામ પર વિજય મેળવે છે. સત્વગુણના સેવનથી નિદ્રા પર વિજય મેળવી શકે છે. ધૈર્ય દ્વારા યોગીએ શિશ્ર અને ઉદરની રક્ષા કરવી. સત્વગુણના સેવનથી નિદ્રા પર વિજય મેળવી શકે છે. ધૈર્ય દ્વારા યોગીએ શિશ્ર અને ઉદરની રક્ષા કરવી. નેત્રોની સહાયતાથી હાથ અને પગની રક્ષા કરવી. મન દ્વારા નેત્ર અને કાનોની તથા કર્મ દ્વારા મન અને વાણીની રક્ષા કરવી. પ્રમાદના ત્યાગથી ભયનો અને વિદ્વાન પુરુષોના સેવનથી દંભનો ત્યાગ કરવો. સત્વ સંસેવ નાદ્વ ધીરો નિદ્રામ ઉચ્છેતુર મહર્તિ ધૃત્યા શિશ્વોધરમ રક્ષેત પાણી પાદમ ચ ચક્ષુષા ચક્ષુ શ્રોત્રમ ચ મનસા મનોવાચમ ચ કર્મણા અપ્રમાદ દાદ ભયમ જહ્યાદ દંભમ પ્રાગ્નોપ સેવનાત. 235માં અધ્યાયના 40-42 શ્લોક. આ પ્રમાણે યોગના સાધકે આળસનો ત્યાગ કરીને આ યોગ સંબંધી દોષોને જીતવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેણે અગ્નિ, બ્રાહ્મણ તથા દેવતાઓને સદા પ્રણામ કરવા, મન પર પ્રભાવ નાખનારી હિંસાયુક્ત ઉદંડતાપૂર્ણ વાણી ન બોલવી. તેજોમય બ્રહ્મ જ વીર્ય એટલે સૌનું આદિ કારણ છે. આ સમગ્ર જગત એનું જ કાર્ય છે. સમસ્ત ચરાચર જગત એ બ્રહ્માના જ સંકલ્પનું પરિણામ છે. ધ્યાન, વેદાધ્યન, દાન, સત્ય, લજ્જા, સરળતા, ક્ષમા, શોચ, આત્મશુદ્ધિ અને ઇન્દ્રિય સંયમ, આમનાથી તેજની વૃદ્ધિ થાય છે અને પાપનો નાશ થાય છે. ધ્યાન મધ્યયન દાનમ સત્યમ હરિરાર્જવમ जवम क्षमा शोचम चैव आत्मानः शुद्धिर इंद्राण्याम च निग्रह एतेर विवर्धते तेजः पापा मानम च आपकर्षति। 235-46 श्लोक संख्या। योगी सगळा प्राणियों में संभाव राखो जोईए, जे काय मळी जाय तेनाथी निर्वाह करो, पाप रहित तेजस्वी मिताहारी अने जितेन्द्रिय थईने काम अने क्रोध ने वश में करीने ब्रह्मपद नु सेवन करवू। योगी रातना पहला अने पाछला पहर में मन ने इंद्रियों ने एकाग्र करीने ध्यानस्थ थईने मन ने आत्मा में परोवे, जे मशक में एक छेद थई जाए तो बधु पाणी वही जाए। तेज प्रमाणे जो साधक नी पांच इंद्रियों में एक इंद्रिय पण विकृत थईने विषयों तरफ चाली जाए तो ए पोतानी बुद्धि अने विवेक खोई बेसे छे। जेम माछीमार पहला झाड़ कापनारी माछली ने पकड़ी ने पाछळथी बीजी माछलीओ ने पकड़े छे, एज प्रमाणे योग वेता साधके प्रथम पोताना मन ने वश करवू, त्यार पछी कान नेत्र जीवा तथा नासिका वगैरे इंद्रियोनो निग्रह करवो, आ बधाने आधीन करीने मनमां स्थापित करवा अने मनने पण संकल्प विकल्पोथी वाळीने बुद्धिमां स्थिर करवू। आ प्रमाणे पांचे इंद्रियोने मनमां अने मनने बुद्धिमां स्थापित करवाथी જ્યારે આ ઇન્દ્રિયોને મન સ્થિર થઈ જાય છે તે સમયે એમની મલિનતા દૂર થઈને એ નિર્મળ થઈ જાય છે, પછી અંતઃકરણમાં બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે। યોગી ધુમાડા રહિત અગ્નિ પ્રકાશિત સૂર્ય તથા આકાશમાં ચમકતી વીજળીની જેમ આત્માના હૃદય દેશમાં દર્શન કરે છે। સર્વ કઈ આત્મામાં છે અને આત્મા સૌમાં વ્યાપક છે, તેથી એ સર્વત્ર દ્રષ્ટિગોચર થાય છે। જે મહાત્મા બ્રાહ્મણ મનીષી ધૈર્યવાન મહાજ્ઞાની અને પ્રાણી માત્રના હિતેશી છે તેઓ જ તે આત્માના દર્શન કરી શકે છે। જે યોગી એકાંતમાં બેસીને કઠોર નિયમોનું પાલન કરતો રહીને થોડો સમય પણ યોગાભ્યાસ કરે છે તે અક્ષર બ્રહ્મની સમાનતાને પ્રાપ્ત થાય છે। યોગી સાધનામાં અગ્રેસર થવાથી મોહ બ્રહ્મ આવર્ત વગેરે વિઘ્નો પ્રાપ્ત થાય છે, દિવ્ય સુગંધ આવે છે, દિવ્ય વાણીનું શ્રવણ તથા દિવ્ય રૂપોનું દર્શન થાય છે, અદ્ભુત વાતો જોવા મળે છે, અલૌકિક રસ અને સ્પર્શનો અનુભવ થાય છે, ઈચ્છા અનુકૂળ ઠંડી અને ગરમી પ્રાપ્ત થાય છે, વાયુની જેમ આકાશમાં વિચરવાની શક્તિ આવી જાય છે, પ્રતિભા વધી જાય છે અને ઉપદ્રવોનો અભાવ થઈ જાય છે। યોગ દ્વારા આ સિદ્ધિઓ પ્રાપ્ત થવા છતાં તત્વવેતા પુરુષે એમની ઉપેક્ષા કરીને સમભાવપૂર્વક એમને પાછી વાળી દેવી, તેણે યોગ અભ્યાસ જ વધારવો અને નિયમપૂર્વક રહીને પર્વતના શિખર પર શૂન્ય દેવ મંદિરમાં અથવા વૃક્ષ નીચે બેસીને યોગાભ્યાસ કરવો, ઇન્દ્રિયોના સમુદાયને સંયમમાં રાખીને એકાગ્રતાપૂર્વક નિરંતર આત્મચિંતન કરતા રહેવું, યોગથી મનને ઉદ્વિગ્ન થવા ન દેવું, જે ઉપાયથી ચંચળ મનને રોકી શકાય તેમાં તત્પરતાથી પરોવાઈ જવું અને સાધનાથી કદી વિચલિત ન થવું, પોતાના રહેવા માટે એકાંત સ્થાન રાખવું કેમ કે ત્યાં ચિત્ત એકાગ્ર રહી શકે છે। યોગના સાધકે મન વાણી અને ક્રિયા દ્વારા પણ ક્યાંય આસક્ત ન થવું, તેણે બધી બાજુ ઉપેક્ષા ભાવ રાખવો, નિયમિત ભોજન કરવું તથા લાભ અને ગેરલાભને સમાન સમજવા, જે તે યોગીની નિંદા કરે અને જે તેને વંદન કરે, જે તે યોગીની નિંદા અને જે તે યોગીની નિંદા કરે અને જે તેને વંદન કરે તે બંને માટે એને સમભાવ રાખવો, તેણે કોઈ એકના હિત હિતનો વિચાર ન કરવો, થોડા લાભ છતાં ફૂલાઈ ન જવું અને લાભ ન થાય તો ચિંતા ન કરવી, બલકે વાયુના સહધર્મી એટલે કે સર્વત્ર વિચરતા રહીને પણ ક્યાંય પણ આસક્ત ન થવું, એ જ વાયુના સહધર્મી બનવું છે। વાયુના સહધર્મી બનીને બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખવો, યશ્વેન મ ભિન્નંદ દેત યશ્વેન મભી વાદયેત, સમસ્તયો સ્વાપ્યુ ભર્યો નાભી ધ્યાયેચ્છુ શુભાશુભમ, ન પ્રહ્યેશેત લાભેશુ ન આલાભેશુ ચ ચિંતયેત, સમઃ સર્વેષુ ભૂતેષુ સધર્મા માતરિષ્વન્ઃ। 235-64 શ્લોક સંખ્યા। આ પ્રમાણે સ્વચિતે સર્વત્ર સમાન દ્રષ્ટિ રાખનાર સાધક જો 6 માસ પણ યોગાભ્યાસમાં પરવાયેલો રહે તો તેને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ જાય છે। બીજા લોકો ધનની ઈચ્છા કે સંગ્રહ કરવાને કારણે અત્યંત વિકલ છે. એ જોઈને એના પ્રત્યે વિરક્ત થઈ જવું, માટીનું રોડું પથ્થર અને સુવર્ણને સમાન સમજવું, આ પ્રમાણે યોગ માર્ગ પર ચાલનાર સાધકે મોહવશ કદી એનાથી વિચલિત ન થવું. કોઈ નીચ વર્ણની સ્ત્રી કે પુરુષ ભલે કેમ ન હોય, જો એને ધર્મ અનુસાર કર્મ કરવાની અભિલાષા હોય તો તે પણ આ યોગ માર્ગથી પરમ ગતિને પ્રાપ્ત કરી શકે છે. યોગી પુરુષો અજન્મા, પુરાતન, જરાવસ્થાથી રહિત, સનાતન ઇન્દ્રિયાતીત તથા અગોચર બ્રહ્મને પ્રાપ્ત થાય છે. જે મનીષી પુરુષો આ યોગની પદ્ધતિ પર દ્રષ્ટિપાત કરીને એને અપનાવે છે, તેઓ બ્રહ્માજીના સમાન થઈને તે ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે, જ્યાંથી ફરી આ સંસારમાં પાછું આવવું પડતું નથી. અધ્યાય 101 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.